કરો છો એમ જે વ્યક્તિ પાસેથી જે વ્યવહારની અપેક્ષા હોય, જે પ્રકારની વાણીની અપેક્ષા હોય, જે પ્રકારના વિચારની અપેક્ષા આપણે ધરાવતા હોઈએ, એ વિચાર વાણી કે વ્યવહારથી જુદું વર્તન કે જુદી વાણી કે જુદા વિચારો આપણે જોઈએ, તો આપણે એને એમ કહીએ કે તમે તમારી જાતને ઓળખો કોણ છો. તો એ સ્વરૂપ જ્ઞાન છે, પોતાના સ્વરૂપની ઓળખ છે. તો એ સ્વરૂપની ઓળખ જો પુષ્ટિ જીવને પોતાની થઈ રહી છે કે હું આ પ્રભુની વિશેષ કૃપાપાત્ર જીવ છું અને પ્રભુએ પુષ્ટિ માર્ગમાં મારું વરણ કરેલું છે અને પુષ્ટિ કાર્ય મારા પાસેથી પ્રભુ કરાવવા ઈચ્છી રહ્યા છે, એવા સ્પંદનો આપણા અંદર જો થઈ રહ્યા હોય, તો પછી હવે આપણે આપણી જીવનની દિશા કઈ તરફ હોવી જોઈએ એ વિચાર કરવો જોઈએ. અને એની જ પ્રક્રિયા, એ વાતને જ ઓર વધારે સ્પષ્ટતાથી સમજાવવા માટે, એ બોધને ઓર વધારે પ્રબલ કરવા માટે જ આત્મનિવેદન છે કે શરણાગતિની દીક્ષા છે. આ દીક્ષાઓ છે એ આજ કાર્ય કરે છે. તમે બીજા કોઈ પણ ક્ષેત્રમાં જુઓ, લાયન્સ ક્લબ હોય, રોટરી ક્લબ હોય, કે કોઈ ન્યાયાધીશની નિયુક્તિ થતી હોય, કોઈ એડવોકેટ તરીકે એમને લાયસન્સ અપાતું હોય, ડૉક્ટર્સ છે એ લોકોને જ્યારે ભણી લે પછી એમને જ્યારે અપાય છે, બધી જગ્યાએ કોઈને કોઈ ઓથ લેવાય છે, શપથ લેવાય છે. હવે એ જે શપથ છે ક્યાંક જાહેરમાં લેવાય છે, ક્યાંક એમના સમુદાયમાં અંગત રીતે લેવાય છે, કેટલીક જગ્યાએ માત્ર કાગળિયા ઉપર સિગ્નેચર થાય છે, પણ બધી જગ્યાએ આ પ્રક્રિયા છે. વિદ્યાર્થીને પણ સ્કૂલની અંદર આપણે દાખલ કરીએ ત્યારે પણ આ પ્રક્રિયા, શિક્ષકને સ્કૂલમાં શિક્ષક તરીકે મૂકીએ ત્યારે શિક્ષક પાસેથી પણ એ પ્રક્રિયા કરાવવામાં આવે છે. એટલે દુનિયાના તમામ ક્ષેત્રમાં, લૌકિક ક્ષેત્રમાં હોય, ચાહે આપણા ધાર્મિક ક્ષેત્રમાં હોય, ચાહે ભક્તિ માર્ગીય ક્ષેત્રમાં હોય, આ પ્રક્રિયા બધી જગ્યાએ છે કે જે વખતે એ વ્યક્તિને, કોઈ વ્યક્તિને આપણે કોઈક નવી ભૂમિકા માટે અપોઇન્ટ કરી રહ્યા છીએ, એનરોલ કરી રહ્યા છીએ કે એડમિટ કરી રહ્યા છીએ, તે વખતે એને આત્મબોધ હોવો જોઈએ કે હું કોણ છું. એ વસ્તુ ત્યાં સ્પષ્ટ થઈ જવી જોઈએ. દર્દીને દાખલ કરતી વખતે પણ દર્દી કદાચ એ હાલતમાં ન હોય, તો પરિવારજનો પાસે પણ સિગ્નેચર કરાવેલા હોય, કાંઈ થશે તો અમે જવાબદાર નથી, અમે અમારો બનતો પ્રયાસ કરીશું, પરંતુ એ ઉત્તરદાયિત્વ અમે ભગવાન નથી. તાત્પર્ય ત્યાં એ છે કે યદિ જીવવાની શક્યતા છે એ વ્યક્તિની, તો જે જે કમીને કારણે અત્યારે એનું સ્વાસ્થ્ય બગડ્યું છે એને અમે રિસ્ટોર કરી શકીએ છીએ, એનો સાજો કરી શકીએ છીએ, રિપેર કરી શકીએ છીએ. પણ જો રિપેરેબલ ન હોય અને ભગવાને નક્કી કરી રાખ્યું છે કે હવે આનું પૂરું થયું છે, તો તમે હવે એમ ન કહી શકો કે અમે શું કામ મારી નાખ્યો, શું કામ જીવાડ્યો નહીં. એટલે સેફ સાઈડ માટે ડૉક્ટર્સ છે એ પોતાની એ વાતને સ્પષ્ટ કરે છે કે અમે, તમે ભગવાન પાસે નથી આવ્યા, એ વાત યાદ રાખજો. એમ પુષ્ટિમાર્ગની અંદર પણ મહાપ્રભુજી આપણને પુષ્ટિજીવને એ વાત ખાસ દીક્ષાના સ્તરે એ વાત સમજાવે છે કે સૌથી પહેલાં આપણને, આપણે ભગવાનની સૃષ્ટિમાં એક દૈવી સૃષ્ટિ તરીકે આપણું સર્જન ભગવાને કર્યું છે એવો બોધ આપણને હોવો જોઈએ. આનો અર્થ એ છે કે આસુરી કે પ્રવાહી કાર્યો યદિ આપણે સહજતાથી કરી રહ્યા છીએ અને એમાં આપણને સહજતા જણાઈ રહી છે, તો તમે એલર્ટ થઈ જાઓ કે તમે તમારી ઓળખમાં કંઈક કાચું કાપી દીધું છે. જો આસુરી કે પ્રવાહી કાર્ય આપમાં આપણને સહજતા અનુભવાઈ રહી છે, સીધો દાખલો એ છે કે કોઈ વિદ્યાર્થીને સ્કૂલમાં તમે દાખલ કર્યો છે, પણ એને ક્લાસરૂમ કરતાં પ્લેગ્રાઉન્ડ કે ચાયની લારી કે કેન્ટીન વધારે ગમી રહ્યા છે, તો પછી એ વિદ્યાર્થી નથી. એ મનોરંજનાર્થી હોઈ શકે, હરવા ફરવાથી હોઈ શકે, એ ગમે તે હોઈ શકે, પણ એ વિદ્યાર્થી નથી. કેમ કે વિદ્યાર્થીનું સહજ લક્ષણ એ છે કે જેને વિદ્યાનું મંદિર જે છે કે વિદ્યા પ્રાપ્તિનું જે સ્થાન છે એ એના માટે સહજ હોવું જોઈએ અને બહાર એને અસહજતાનો અનુભવ થવો જોઈએ. લૌકિક શિક્ષા છે એની અંદર આ બધા નિયમોના આધારે આપણે કંઈ નથી કરી શકતા, કેમ કે ત્યાં તો દંડાનું રાજ્ય છે, જો વિદ્યાર્થી ક્લાસની અંદર થોડો આગો પાછો છે તો ઘરવાળા એને તગેડશે, પ્રશાસન એને તગેડશે, ચારે બાજુનો ફોર્સ એટલો જબરદસ્ત છે આ વિષય માટે આજની તારીખમાં કે એ વિદ્યાર્થીને ત્યાંથી વધારે હલવા ચલવાની જગ્યા મળશે નહીં. ગેરહાજરી હશે તો ત્યાંથી ઇન્ટિમેશન જશે, સ્કૂલમાંથી માતા પિતાને બોલાવવામાં આવશે, એનું રિઝલ્ટ છે કંઈક ને કંઈક બોલશે, એનું કેરેક્ટર બતાવશે, એટલે આપોઆપ ક્યાંક ને ક્યાંક એ શિકંજામાં આવી જશે અને એને ફરીથી પાછો મારી કૂટીને એને ઠેકાણે પાડી દેવામાં આવશે. તો લૌકિકમાં તો સારી વાત છે આ, પણ ધાર્મિક વિષયમાં કે ભક્તિ માર્ગના વિષયમાં આવું થઈ નથી શકતું. રામાનંદ પંડિતનો એક દાખલો છે, એવા બીજા પણ કેટલાક દાખલાઓ છે, ગોવિંદદાસ ભલ્લાના છે, કૃષ્ણદાસ અધિકારીના છે, દામોદરદાસજીના સ્વયંના પણ છે કે ગુસાઈજીની ગાદી દાબીને બેસતા હતા અને મહાપ્રભુજી એમને ખખડાવ્યા કે ભાઈ આ વસ્તુ બરોબર નથી. તો એ વસ્તુ બને છે, ભૂલ તો દરેક જગ્યાએ થાય છે, એને સુધારી પણ લેવામાં આવે છે, પણ જે જાતનો કાનૂનનો દંડો આપણા લૌકિક વ્યવહારની અંદર કામ કરતો હોય છે એ જાતના દંડાથી ધાર્મિક ક્ષેત્રમાં સંચાલન થઈ નથી શકતું. કેમ કે એમાં દરેક વ્યક્તિને પોતાની કોઈક એક સ્વાતંત્ર્ય મળેલું છે અને પ્રભુ પણ નથી ઈચ્છતા કે જેમ લૌકિક વ્યવહાર રાજાના દંડથી ચાલે એવી રીતે રાજાની માફક કોઈ ધર્માચાર્ય છે એ પોતે દંડો ચલાવે. કેમ કે એ અસહજતા છે. મર્યાદા માર્ગમાં મર્યાદાનો દંડો કોઈ ચલાવે, પ્રવાહ માર્ગમાં પ્રવાહનો દંડો ચલાવે, પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ માર્ગનો દંડો ચલાવી શકાય છે, પણ તે સ્થિતિમાં કે જ્યારે સામેની વ્યક્તિ પોતે એટલી તો કમિટેડ હોય કે પુષ્ટિ માર્ગ સિવાય મારા માટે બીજો કોઈ માર્ગ નથી અને મને મારશો કૂટશો તો પણ હું આને નહીં મૂકી શકું, આવી જાતનું કમિટમેન્ટ હોય. ગોકુલનાથજીના એક પ્રસંગમાં આવે છે કે એક ડોકરી છે એ દીક્ષા લેવા માટે ગઈ અને શ્રી ગોકુલનાથજીએ એમને કહ્યું કે બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. એ બિચારી ગ્રામીણ ડોકરી છે જેની જીભ વળતી નથી, એને વલ્લભ વલ્લભ નીકળતું હતું મોઢાથી, એ ઇઝી લાગતું હતું, ગોકુલનાથજીનું ઉપનામ હતું એ. તે ગોકુલનાથજીએ એને ફટકારી છે, મારી છે, પોતાના ચરણ પાદુકાથી ફટકારી છે એને, અને તો પણ એના મોઢામાંથી શ્રી કૃષ્ણ શરણમ ન જ નીકળ્યું. અને માર્યું એને પણ પોતાનો અહોભાગ્ય માન્યું કે મને પોતાની એટલી જાણી કે મારા કલ્યાણ માટે એમણે મને ફટકારી છે. એ વલ્લભ વલ્લભ કરતી ચાલી ગઈ, નડી ગઈ દીક્ષા. આવું સૌભાગ્ય તો બીજા કોઈને ન મળ્યું, અમને સાક્ષાત ચરણ પાદુકા મળી ગઈ. તો હવે એ આખી એક અલગ વાત છે, કેમ કે એમાં પરસ્પર એકબીજાના અંદર એટલો જબરજસ્ત સ્વીકાર છે કે ત્યાં ફિઝિકલ પેનલ્ટી છે એને પણ વ્યક્તિ સ્વીકારી લે છે, પણ એ જાતનું સર્વત્ર શક્ય નથી. મુસ્લિમોએ અમુક પ્રદેશમાં એ જાતનું કર્યું, ઈસાઈઓએ પણ વેટિકન વગેરેનું, મેં ગઈકાલે તમને દાખલો આપ્યો હતો કે ત્યાં એ ધર્મના કાનૂનની સ્થાપના કરી, પણ એ બધી અસહજ પ્રવૃત્તિઓ છે પ્રભુની દ્રષ્ટિથી, આ બધી અસહજ પ્રવૃત્તિ છે અને એને કારણે પ્રભુએ જે વિચારેલો છે વિભાગ જીવોનો, પુષ્ટિ મર્યાદા અને પ્રવાહનો, એની અંદર જબરજસ્ત ગાલમેલ થઈ શકે છે. એટલે પરિસ્થિતિ શું થશે કે હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ થયા તો હિરણ્યકશિપુએ એ દંડાથી પ્રહલાદને ભગવદ્ વિમુખ કરવાનો પ્રયાસ કર્યો, પણ એ ન થયું, એના માટે પ્રભુને પ્રકટ થવું પડ્યું. રાવણને ત્યાં વિભીષણ થયો, ત્યાં પણ આ જ દશા થઈ હતી. એવી જ રીતે દૈવી કુલ છે એની અંદર આસુરી પણ પેદા થયા, એવા આપણે ત્યાં સંભલવારાની કથામાં આવે છે કે પુત્ર આસુરી થયો અન્યાશ્રયના અપરાધને કારણે. તો હવે એવી સ્થિતિમાં તમે જો કોઈ દંડાથી એને જબરજસ્તી પુષ્ટિમાર્ગી બનાવવા જાઓ, જે પ્રવૃત્તિ આજની છે વૈષ્ણવ સમાજમાં કે વહુ આવી તો એને બ્રહ્મ સંબંધ અપાવો ને અપાવો. હવે ઓલી કહે છે કે ભાઈ આમાં તો કોઈ ઉપાય નથી, એટલે શત્રુ મગરમચ્છના પાણી મારીને મગરમચ્છથી વેર કેમ કરાય, આવી જાતની કંઈક સ્થિતિ, એ ભાવનાથી ઓલી બ્રહ્મ સંબંધ લે છે. એક પ્રસંગ છે કે એક વૈષ્ણવ હતા, એમને બહુ ગરીબી હતી અને એમને આજીવિકાની આવશ્યકતા હતી. કોઈક જગ્યાએ નોકરી રાખી ત્યારે એમણે કહ્યું કે અહીંયા અમારે ત્યાં નોકરીનો રિવાજ છે કે જેઓ એણે ત્રિપુર્ણ ધારણ કરવું અને તુલસી કાષ્ઠ ધારણ ન કરી શકાય. તો બિચારા ગયા ત્યાં, બીજે દિવસે અપોઇન્ટમેન્ટ મળી ત્યારે, અને કપાળ ઉપર તો તિલક જ હતું. ફર્સ્ટ ડે જ્યારે એમનો હતો ત્યારે એમણે પૂછ્યું કે ભાઈ આ કેમ, આ તો અમારા નિયમનો ભંગ થયો, તમને નોકરી ન મળી શકે. તો એમણે પોતાની બંડી ઊંચી કરી પેટ ઉપર ત્રિપુર્ણ બતાવ્યું. ત્રિપુર્ણ છે પણ પેટ ઉપર છે, કેમ કે નોકરી મારી પેટ માટે છે, માથું તો મેં કૃષ્ણને આપ્યું છે, ત્યાં તો ત્રિપુર્ણ નહીં આવી શકે. પેટ માટે નોકરી છે, મેં ત્રિપુર્ણ મારા પેટ ઉપર કર્યું છે. તો આજે જાતના બ્રહ્મ સંબંધો આ જાતના છે. કોઈ સાસુ માટેનું બ્રહ્મ સંબંધ છે, કોઈ પતિ માટેનું છે, કોઈ સસરા માટેનું છે, કોઈ નાથ માટેનું છે, કોઈ કુલ માટેનું છે. કૃષ્ણ માટેના બ્રહ્મ સંબંધ આજે બહુ ઓછા છે. તો આ પેટ માટેના જે બ્રહ્મ સંબંધો છે એ બધી અસહજ પ્રવૃત્તિઓ છે, આ આસુરી પ્રવૃત્તિ છે બધી. કેમકે એનાથી આપણે એમ વિચારીએ છીએ કે પ્રભુ એ જીવાત્માનો પુષ્ટિજીવ તરીકે અંગીકાર કરી લેશે અને એને પુષ્ટિમાં સ્થાન આપશે. તો એ તો એવા તો પ્રભુ ભોળા નથી, કૃપાલુ ઘણા છે પણ ભોળા એવા નથી કે આવી આપણી છેતરપિંડીને પ્રભુ સહન કરી લે. આ આપણા લૌકિક વ્યવહારોના સ્તર ઉપર એ ધર્મને આપણે પટકી માર્યો છે, એનાથી આપણે બચવું જોઈએ. એટલે પુષ્ટિજીવન માટેનો પહેલો મંત્ર એ છે કે પ્રભુએ જે વિવિધતાને આપણને આપી છે આ સૃષ્ટિમાં, એ વિવિધતાનો આપણે સ્વીકાર કરતા થઈએ. અને સ્વીકાર એટલી સહજતાથી કરી શકીએ કે મને એમ લાગે છે કે હું પુષ્ટિ માર્ગ માટે પ્રભુએ મારો વરણ કરેલું છે અને મારો પુત્ર કે મારો પિતા કે મારી માતા કે મારો સંતાન કે મારો પતિ જો એટલી સહજતાથી પુષ્ટિ માર્ગને નથી સ્વીકારી શકતો તો હું એને મર્યાદા કે પ્રવાહી જીવ તરીકે મારા પરિવારમાં સ્થાન આપી શકું. કેમ કે ભગવાને પોતાની સૃષ્ટિમાં પુષ્ટિ મર્યાદાને પ્રવાહને જ્યારે સ્થાન આપ્યું છે તો આપણે એ વ્યવસ્થાને બદલનારા કોણ હોઈ શકીએ. એટલે મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આવે છે, તમે ઠેર ઠેર જોશો કે કોઈકને આત્મનિવેદન કરાવ્યું છે, કોઈકને નામ દીક્ષા માત્ર આપી છે. કેમ કે આત્મનિવેદન એ સેવાની દીક્ષા છે. સેવા કરવા માટેની જેની પાત્રતા નથી કે સેવા કરવા માટે જે તત્પર નથી એને એ દીક્ષા આપી અને એ દીક્ષાનું અપમાન કરવું એ તો મહા અપરાધ છે પ્રભુ પ્રત્યે. યદિ કૃષ્ણને અનન્ય પોતાનો સ્વામી ધારી શકે છે, ભલે સેવા નથી કરી શકતો એ, એટલે આત્મનિવેદિત થવાની હૃદયની કોમલતા એની નથી પ્રભુ પ્રત્યે. કેવલ પ્રભુનું મહાત્મ્ય જાણીને કૃષ્ણ મારો આશરો છે, કૃષ્ણ સિવાય મારો આશરો બીજો કોઈ નથી, આવી અનન્યતા છે એ જો પોતે મનમાં રાખી શકે, બીજું કંઈ ન કરે તો પણ પુષ્ટિ માર્ગમાં એને સ્થાન મળી શકે છે શરણ દીક્ષાના રૂપમાં, શરણાગતિના રૂપમાં. પણ પુષ્ટિ માર્ગના કોઈ સર્કલની કોઈ ખૂણામાં એને સ્થાન મળ્યું છે એનો મતલબ એ નથી કે એને મધ્યમાં સ્થાનમાં આપી દેવું. એટલે સ્ટેજ ઉપર બેસાડી ન શકાય, ભલે ત્યાં કોઈક એ પરિસરમાં એને કોઈક જગ્યા મળેલી છે. કેમ કે પ્રભુ પણ જ્યારે જીવાત્માને આ લોક છોડી અને પોતાના ધામમાં સ્થાન આપે છે ત્યારે પણ પ્રભુ આ વિવેક રાખે છે, જાતનો ભેદભાવ પ્રભુ પણ રાખવા ઈચ્છે છે કે કોઈ પ્રભુના નિકટ રહે છે તો કોઈ દૂર રહે છે. કોઈકને શરીર પ્રાપ્ત થાય છે મનુષ્ય જેવું દિવ્ય શરીર, કોઈકને શરીર પ્રાપ્ત ન થઈને પશુ પક્ષી વૃક્ષ જલ કે રજકણના રૂપમાં પણ એને ભગવત લીલાના અંદર સ્થાન પ્રાપ્ત થાય છે. તો એ તારતમ્ય જ્યારે પ્રભુ લીલા સૃષ્ટિમાં નિત્ય લીલામાં રાખી રહ્યા છે તેના કોરસ્પોન્ડિંગ એના સામે ભૂતલ ઉપર પણ એ તારતમ્ય પ્રભુએ રાખેલું છે અને એને આપણને સ્વીકારવું જોઈએ જો આપણે મહાપ્રભુજીને સમજવા માંગતા હોઈએ તો. એટલે એ બધા દુરાગ્રહો આજે આપણને છોડવા જોઈએ કે બ્રહ્મ સંબંધ અનિવાર્ય છે, સેવાની દીક્ષા છે, જે સેવા કરે એને જ બ્રહ્મ સંબંધ હોઈ શકે છે. મરાઠીની અંદર કહેવત છે, બાપ દાખવ નહીતર શ્રાદ્ધ કરા. કોઈ શ્રાદ્ધ ન કરતો હોય અને બાપ એના ઘરમાં દેખાતો હોય તો એને એ લોકો પૂછે છે કે યા તો બાપ દેખાડ, અને બાપ જો મરી ગયો છે તો શ્રાદ્ધ કેમ નથી કરતો બતાવો. એમ યદિ બ્રહ્મ સંબંધ છે તો સેવા કેમ નથી? આ સવાલ દરેક પુષ્ટિમાર્ગી એકબીજાને કરવો જોઈએ, પોતાની જાતને કરવો જોઈએ. કેમ કે બ્રહ્મ સંબંધ છે એ સેવાની દીક્ષા છે. સેવ્ય હોય તો સેવાની દીક્ષાનો કોઈ પ્રાસંગિકતા છે, જો સેવ્ય જ નથી તો સેવાની દીક્ષા છે નહીં, તો વારસ થઈ ગયો, એક જાતનો બનાવટ થઈ ગઈ, છેતરપિંડી થઈ પ્રભુ સાથે. એટલે આ બધી વસ્તુઓથી આપણને બચવું જોઈએ, જેથી માર્ગનું ગૌરવ જળવાય, દીક્ષાની પવિત્રતા જળવાય. અને જે સ્તર મહાપ્રભુજીએ પુષ્ટિ જીવન માટે આપેલા છે, મહાપ્રભુજી એમ નથી કહ્યું કે જેણે અષ્ટાક્ષર દીક્ષા શરણાગતિની લીધી છે કોઈ પુષ્ટિમાર્ગી નથી કે વલ્લભી વૈષ્ણવ નહીં કહેવાય, એ છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનું પણ એટલું જ મહત્વનું સ્થાન છે જેટલું કોઈ સેવા કરતાનું છે. જ્યારે આપણે એ વ્યવસ્થાને માન નથી આપતા અને બધા એકરસ કરી